શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ બીજો અધ્યાય. ભગવાન શિવ અને દક્ષ પ્રજાપતિના વચ્ચે વૈમનસ્ય. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પ્રજાપતિ દક્ષ તો પોતાની દીકરીઓ સાથે ઘણો જ સ્નેહ રાખતા હતા, તો પછી તેમણે પોતાની પુત્રી સતીનો અનાદર કરીને શીલવાનોમાં સૌથી શ્રેષ્ઠ મહાદેવજી સાથે દ્વેષ શા માટે કર્યો? મહાદેવજી પણ ચરાચરના ગુરુ, નિર્વૈર શાંતિમૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે. તેમની સાથે ભલા કોઈ શા માટે વેર કરે? હે ભગવાન, તે સસરા અને જમાઈમાં આટલો વિદ્વેષ શા માટે કર્યો, શા માટે થયો કે જેને કારણે સતીએ પોતાના દુષ્ટત્યજ પ્રાણ શુદ્ધાનો બલિ આપી દીધો એ તમે મને કહો. દુષ્ટત્યજ પ્રાણ શુદ્ધાનો બલિ આપી દીધો સતીજીએ, શ્રી મૈત્રેયજીએ કહ્યું. વિદુરજી, પહેલાં એકવાર પ્રજાપતિઓના યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ, અગ્નિઓ વગેરે પોતપોતાના અનુયાયીઓ સહિત એકઠા થયા હતા. તે જ સમયે દક્ષ પ્રજાપતિએ પણ તે સભામાં પ્રવેશ કર્યો. તેઓ પોતાના તેજથી સૂર્ય સમાન પ્રકાશમાન હતા અને તે વિશાળ સભાભવનનો અંધકાર દૂર કરી રહ્યા હતા. તેમને આવેલા જોઈને બ્રહ્માજી અને મહાદેવજી સિવાય અગ્નિ સુધીના બધા જ સભાસદો તેમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના આસનો પરથી ઊઠીને ઊભા થઈ ગયા. આ પ્રમાણે સઘળા સભાસદો તરફથી સારી પેઠે સન્માન મેળવીને તેજસ્વી દક્ષ જગતપતિ બ્રહ્માજીને પ્રણામ કરીને તેમની આજ્ઞાથી પોતાના આસન પર બેઠા. પરંતુ મહાદેવજીને પહેલાથી જ બેઠેલા જોઈને તથા તેમના તરફથી અભ્યુત્થાન વગેરે રૂપે કશો પણ આદર ન મળતા દક્ષ તેમનો તે વ્યવહાર સાંખી શક્યા નહીં. દક્ષે મહાદેવજી પ્રત્યે ત્રાસી નજરે એવી રીતે જોયું કે જાણે તેઓ ક્રોધાગ્નિથી બાળી નાખશે. પછી તેઓ કહેવા લાગ્યા, દેવતાઓ અને અગ્નિઓ સહિત બ્રહ્મર્ષિઓ મારી વાત સાંભળે, હું અણસમજથી કે દ્વેષને લીધે કહેતો નથી, બલકે શિષ્ટાચારની વાત કહું છું. આ નિર્લજ્જ મહાદેવ સમસ્ત લોકપાલોની કીર્તિનું હનન કરી રહ્યો છે. જુઓ, આ ઘમંડીએ સત્પુરુષોના આચરણને કલંકિત અને ભ્રષ્ટ કર્યું છે. વાનરના જેવા નેત્રોવાળા આણે સત્પુરુષો જેવી મારી સાવિત્રી તુલ્ય મૃગનયની પવિત્ર પુત્રીનું અગ્નિ અને બ્રાહ્મણો સમક્ષ પાણી ગ્રહણ કર્યું હતું. તેથી આ એક રીતે મારા પુત્ર સમાન બની ગયેલો છે. યોગ્ય તો એ હતું કે આણે ઊઠીને મારું સ્વાગત કર્યું હોત અને મને પ્રણામ કર્યા હોત, પરંતુ આણે વાણીથી પણ મારું સ્વાગત કર્યું નહીં. અરે, જેમ શુદ્રને કોઈ વેદ ભણાવે તેવી જ રીતે મેં અનિચ્છા છતાં ભાગ્યવશ આને પોતાની પુત્રી આપી છે. આણે સત્કર્મનો લોપ કર્યો છે. આ હંમેશા અપવિત્ર રહે છે, ઘણો ઘમંડી છે અને ધર્મની મર્યાદા તોડી રહ્યો છે. આ પ્રેતોના નિવાસસ્થાન એવા ભયંકર સ્મશાનોમાં ભૂત પ્રેતોને સાથે લઈને ભમતો રહે છે. સંપૂર્ણ પાગલની જેમ માથાના વાળ વિખરેલો એને દિગંબર રહે છે. ક્યારેક હસે છે, ક્યારેક રડે છે. આખા શરીરે ચિતાની અપવિત્ર ભસ્મ લગાડેલો રહે છે. ગળામાં ભૂતોના પહેરવા યોગ્ય નરમુંડો, ખોપરીઓની માળા અને આખા શરીરે હાડકાઓના ઘરેણા પહેરેલો રહે છે. આ કેવળ નામ માત્રનો શિવ છે, વાસ્તવમાં તો છે સંપૂર્ણ અશિવ, અમંગળરૂપ. જેવો આ પોતે છકેલો છે તેવા જ છકેલાઓ આને વહાલા લાગે છે. ભૂત પ્રેત પ્રમત વગેરે નરિયા તમોગુણી સ્વભાવવાળા જીવોનો આ નેતા છે. અરે, મેં કેવળ બ્રહ્માજીના કહેવાથી ભોળવાઈ જઈને આવા ભૂતોના આગેવાન આચારહીન અને દુષ્ટ સ્વભાવવાળાને પોતાની ભલીભોળી દીકરી પરણાવી દીધી. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, દક્ષે આ પ્રમાણે મહાદેવજીની ઘણી બધી નિંદા ટીકા કરી તો પણ તેમણે એનો કોઈ પ્રતિકાર કર્યો નહીં. તેઓ પહેલાંની જેમ જ નિશ્ચળ ભાવે બેસી રહ્યા. એનાથી દક્ષનો ક્રોધ એથી અધિક વધી ગયો ને તેઓ હાથમાં જળ લઈને શિવજીને શ્રાપ આપવા તત્પર થયા. દક્ષે કહ્યું, આ મહાદેવ દેવતાઓમાં ઘણો જ અધમ છે. હવેથી તેને ઇન્દ્ર ઉપેન્દ્ર વગેરે દેવતાઓની સાથે યજ્ઞનો ભાગ ન મળે. ઉપસ્થિત મુખ્ય મુખ્ય સભાસદોએ તેમને ઘણી મનાઈ કરી પણ તેમણે કોઈનું સાંભળ્યું નહીં. મહાદેવજીને શ્રાપ દઈ જ દીધો. પછી હે વિદુરજી, તેઓ અત્યંત ક્રોધિત થઈને તે સભામાંથી નીકળીને પોતાના ઘરે ચાલ્યા ગયા. જ્યારે શ્રી શંકરજીના અનુયાયીઓમાં અગ્રણી નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શ્રાપ આપ્યો છે, ત્યારે તેઓ ક્રોધથી સમસમી ઉઠ્યા અને તેમણે દક્ષના દુર્વચનોનું જે બ્રાહ્મણોને સમર્થન દક્ષના દુર્વચનોનું જે બ્રાહ્મણોએ સમર્થન કર્યું હતું તેમને મહાભયંકર શ્રાપ આપ્યો. તેઓ બોલ્યા, આ મૃત્ય શરીરનું જ અભિમાન કરીને કોઈની પણ સાથે દ્વેષ નહીં કરનારા ભગવાન શંકર સાથે જે દ્વેષ કરે છે તે ભેદ બુદ્ધિવાળો મૂર્ખ દક્ષ તત્વજ્ઞાનથી વિમુખ જ રહે. ચાતુર્માસી યજ્ઞ કરનારાને અક્ષય પુણ્ય મળે છે વગેરે અર્થવાદરૂપ વેદ વાક્યોથી મોહિત અને વિવેક ભ્રષ્ટ થઈને વિષય સુખની ઈચ્છાથી કપટ ધર્મ સબર ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડમાં જ દક્ષ પ્રવૃત્ત રહે છે. આની બુદ્ધિ શરીર આદિમાં આત્મભાવનું ચિંતન કરનારી છે. તેના વડે આણે આત્મ સ્વરૂપને ભૂલાવી દીધું છે. આ સાક્ષાત પશુ જેવો જ છે, તેથી તે અત્યંત સ્ત્રી લંપટ થાય અને તેનું મોઢું બકરાનું થઈ જાય. આ મૂર્ખ કર્મમય અવિદ્યાને જ વિદ્યા સમજે છે. આથી આ અને અન્ય લોકો ભગવાન શંકરનું અપમાન કરવાવાળા આ દૃષ્ટની પાછળ પાછળ ચાલનારા છે. તેઓ બધા જન્મ મરણરૂપ સંસાર ચક્રમાં પડ્યા રહે. વેદવાણી રૂપી લતા ફલશ્રુતિ રૂપે પુષ્પોથી શોભાયમાન છે. તેના કર્મફળ રૂપી મનમોહક ગંધથી આમના એટલે કે બ્રાહ્મણોના ચિત્ત શુદ્ધ થઈ રહ્યા છે. આનાથી આ શંકર દ્રોહીઓ કર્મોની ઝાળમાં જ ફસાયેલા રહે. આ બ્રાહ્મણો ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર ત્યજીને કેવળ પેટ ભરવા માટે જ વિદ્યા તપ અને વ્રત વગેરેનો આશરો લે તથા ધન શરીર અને ઇન્દ્રિયોના સુખને જ સુખ માનીને તેમના ગુલામ બનીને દુનિયામાં ભીખ માંગતા ભટક્યા કરે. નંદીશ્વરના મુખેથી આ પ્રકારનો બ્રાહ્મણ કુળ માટેનો શ્રાપ સાંભળીને તેના બદલામાં ભૃગુજી આ દુસ્તર શ્રાપરૂપી બ્રહ્મદંડ આપ્યો કે જે લોકો શિવભક્ત છે તથા તે ભક્તોના જેઓ અનુયાયી છે તેઓ સતશાસ્ત્રોના વિરોધી આચરણ કરનારા અને પાખંડી થાય. જે લોકો શૌચાચારથી રહિત મંદબુદ્ધિના તથા જટા ભસ્મ અને હાડકા ધારણ કરનારા છે તેઓ શૈવ સંપ્રદાયમાં જ દીક્ષિત થાય કે જે સંપ્રદાયમાં સુરા અને આસવ જ દેવતાઓની જેમ આદરણીય છે. અરે, ધર્મની મર્યાદાની સ્થાપના કરનારા તેમજ વર્ણો અને આશ્રમનું રક્ષણ કરનારા વેદો અને બ્રાહ્મણોની તમે નિંદા કરો છો, તેથી માલુમ પડે છે કે તમે લોકોએ પાખંડનો આશરો લઈ રાખેલો છે. આ વેદ માર્ગ જ લોકો માટે કલ્યાણકારી અને સનાતન માર્ગ છે. પૂર્વેના મનુષ્યો આ જ માર્ગે ચાલતા આવ્યા છે અને તેનું મૂળ શ્રી વિષ્ણુ ભગવાન છે. તમે લોકો સત્પુરુષોના પરમ પવિત્ર અને સનાતન માર્ગ એવા વેદોની નિંદા કરો છો, તેથી એ પાખંડ માર્ગે જાઓ કે જે માર્ગમાં ભૂતોના આગેવાન તમારા ઈષ્ટદેવ નિવાસ કરે છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભૃગુ ઋષિના આ પ્રમાણે શ્રાપ આપવાથી ભગવાન શંકર કંઈક ખિન્ન જેવા થઈને ત્યાંથી પોતાના અનુયાયીઓ સાથે ચાલી નીકળ્યા. ત્યાં પ્રજાપતિઓ જે યજ્ઞ કરી રહ્યા હતા તેમાં પુરુષોત્તમ શ્રી હરિજ ઉપાસ્ય દેવ હતા અને તે યજ્ઞ 1000 વર્ષે સંપન્ન થનારો હતો. તે યજ્ઞ સમાપ્ત કરીને તે પ્રજાપતિઓએ શ્રી ગંગા યમુનાના સંગમમાં યજ્ઞાંત સ્નાન કર્યું અને પછી પ્રસન્ન ચિત્તે તેઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ચોથા સ્કંદ અંતર્ગત દક્ષ શ્રાપ નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.